શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 26 શ્રાદ્ધની વિધિ તથા તેમના વિષયમાં અનેક જ્ઞાતવ્ય વિષયોનું વર્ણન શ્રી સનકજી કહે છે. હે મુનિશ્રેષ્ઠ, હું શ્રાદ્ધની ઉત્તમ વિધિનું વર્ણન કરું છું, સાંભળો. તેને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. પિતાની પુણ્યતિથિના પહેલા દિવસે સ્નાન કરીને એકવાર ભોજન કરવું, જમીન પર સૂવું, બ્રહ્મચર્યનું પાલન કરે તથા રાત્રે બ્રાહ્મણોને નિમંત્રણ આપે, શ્રાદ્ધ કરતા પુરુષે દાંતણ કરવું, પાન ખાવું, તેલ અને ઉપટન લગાવવું, મૈથુન ઔષધ સેવન તથા બીજાના અન્નનું ભોજન ન કરવું, ચાલીને રસ્તો કાપવો, બીજા ગામ જવું, ક્લેશ ક્રોધ અને મૈથુન કરવું, બોજો ઉઠાવવો તથા દિવસે સૂવું, આ બધા કાર્ય શ્રાદ્ધ કરતા અને શ્રાદ્ધ ભોગતાને છોડી દેવા જોઈએ. જો શ્રાદ્ધમાં નિમંત્રિત પુરુષ મૈથુન કરે છે તો તે બ્રહ્મહત્યાને પ્રાપ્ત થઈને નરકમાં જાય છે. શ્રાદ્ધમાં વેદના જ્ઞાતા અને વૈષ્ણવ બ્રાહ્મણને નિયુક્ત કરવા જોઈએ જે પોતાના વર્ણ અને આશ્રમ ધર્મના પાલનમાં તત્પર, પરમ શાંત ઉત્તમ કુળમાં ઉત્પન્ન, રાગ દ્વેષ રહિત, પુરાણોના અર્થ જ્ઞાનમાં નિપુણ, પ્રાણી માત્ર પર દયા કરનાર, દેવ પૂજા પરાયણ, સ્મૃતિઓનું તત્વ જાણવામાં કુશળ, વેદાંત તત્વનો જ્ઞાતા, સંપૂર્ણ લોકોના હિતમાં સંલગ્ન, કૃતજ્ઞ, ઉત્તમ ગુણયુક્ત ગુરુજનોની સેવામાં તત્પર તથા ઉત્તમ શાસ્ત્ર વચનો દ્વારા ધર્મનો ઉપદેશ કરનારો હોય તેને શ્રાદ્ધમાં નિમંત્રિત કરો. કોઈ અંગથી ઈન અથવા અધિક અંગોવાળો, કંજૂસ, રોગી, કોઢી, ખરાબ નખવાળો, પોતાના વ્રતને તોડનારો, જ્યોતિષી, મૂળદા વાળનારો, નિંદિત વચન બોલનારો, પરિવેતા એટલે મોટા ભાઈથી પહેલા લગ્ન કરનાર, પૂજારી, દુષ્ટ, નિંદક, અસહનશીલ, ધૃત, ગામનો પુરોહિત, વૃષત, શાસ્ત્રમાં અનુરાગ રાખનાર, અસત શાસ્ત્રમાં અનુરાગ રાખનાર, વૃષલીપતિ, વૃષલી કહેતા એક વૃષલી શુદ્ર જાતિની સ્ત્રીને કહે છે. સ્મૃતિઓ પ્રમાણે જે કન્યા અવિવાહિત અવસ્થામાં પોતાના પિતાને ત્યાં રજસ્વલા થઈ જાય છે તેને પણ વૃષલી કહે છે. એટલે કે વૃષલીપતિ, કુંડગોલક, યજ્ઞના અને અધિકારીઓ પાસે યજ્ઞ કરાવનાર, પાખંડપૂર્ણ આચરણવાળો, અકારણ માથું મુંડાવનાર, પારકી સ્ત્રી અને પારકા ધનનો લોભ રાખનાર, ભગવાન વિષ્ણુની ભક્તિ રહિત, ભગવાન શિવની ભક્તિથી વિમુખ, વેદ વેચનાર, વ્રતનો વિક્રય કરનાર, સ્મૃતિઓ તથા મંત્રોનો વેચનાર, ગાનાર, મનુષ્યોની જૂઠી પ્રશંસા માટે કવિતા કરનાર, વૈદક શાસ્ત્ર દ્વારા જીવિકા ચલાવનાર, વેદ નિંદક, ગામ અને વનમાં આગ લગાડનાર, અત્યંત કામી, રસ વેચનાર, જૂઠી યુક્તિ આપવામાં તત્પર રહેનાર, આ બધા બ્રાહ્મણ શ્રાદ્ધમાં ત્યાગ કરવા યોગ્ય છે. શ્રાદ્ધથી એક દિવસ પહેલા અથવા શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને નિમંત્રિત કરવા. શ્રાદ્ધ કરતા પુરુષ હાથમાં કુશ લઈને ઇન્દ્રિયોને વશમાં રાખીને વિદ્વાન બ્રાહ્મણને નિમંત્રણ આપે અને આ પ્રમાણે કહે, હે સાધુ શિરોમણી, શ્રાદ્ધમાં પોતાનો સમય આપીને મારા પર કૃપા કરો. ત્યાર પછી પ્રાતઃકાળે ઉઠીને સવારના નિત્યકર્મ સમાપ્ત કરીને વિદ્વાન પુરુષ કુતપકાળ કહેતા સંપૂર્ણ દિવસ 15 મુહૂર્તનો હોય છે. તેમાં 8મું મુહૂર્ત મધ્યાહન પછી આવે છે. તે જ પિતૃના શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. તેનું નામ કુતપ છે. એટલે કે કુતપકાળમાં શ્રાદ્ધ પ્રારંભ કરે દિવસના 8મા મુહૂર્તમાં, જ્યારે સૂર્યનું તેજ થોડું મંદ થઈ જાય છે, તે સમયને કુતપકાળ કહે છે. તેમાં પિતૃની તૃપ્તિ માટે આપેલું દાન અક્ષય થાય છે. બ્રહ્માજીએ પિતૃને પહરાન કાળ જ આપ્યો છે. હે મુનિશ્રેષ્ઠ, વિભિન્ન દ્રવ્યોની સાથે જ કવ્ય અસમયમાં પિતરો માટે આપવામાં આવે છે. તેને રાક્ષસનો ભાગ સમજવો જોઈએ. તે પિતરોની પાસે પહોંચી શકતો નથી. સાયંકાળે આપેલા કવ્ય રાક્ષસનો ભાગ થઈ જાય છે. તે આપનાર નરકમાં પડે છે અને તેનું ભોજન કરનાર પણ નરકગામી થાય છે. હે બ્રહ્મન, જો નિધન તિથિ પહેલા દિવસે એક દંડ જેટલી જ હોય અને બીજા દિવસે તે અપરાહ્ન સુધી પહોંચતી હોય તો વિદ્વાન પુરુષે બીજા જ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ મૃત્યુતિથિ જો બંને દિવસે અપહરણ કાળ સુધી પહોંચતી હોય તો ક્ષય પક્ષમાં પૂર્વતિથિને શ્રાદ્ધમાં ગ્રહણ કરવી જોઈએ અને વૃદ્ધિ પક્ષમાં બીજી તિથિને ગ્રહણ કરતા, જો પહેલા દિવસે ક્ષયાહતિથિ 4 ઘડી હોય અને બીજા દિવસે તે સાયંકાળ સુધી પહોંચતી હોય તો શ્રાદ્ધને માટે બીજા દિવસની તિથિ જ ઉત્તમ માનવામાં આવે છે. હે દ્વિજોત્તમ, નિમંત્રિત બ્રાહ્મણોના એકત્ર થયા પછી પ્રાશ્ચિતથી શુદ્ધ હૃદયવાળો શ્રાદ્ધ કરતા પુરુષ તેમની શ્રાદ્ધ માટે આજ્ઞા લે. બ્રાહ્મણોની શ્રાદ્ધ માટે આજ્ઞા મળી ગયા પછી શ્રાદ્ધ કરતા પુરુષ પછી તેમનામાંથી બંને વિશ્વદેવ શ્રાદ્ધ માટે અને ત્રણને વિધિપૂર્વક પિતૃશ્રાદ્ધ માટે ફરી નિમંત્રણ કરે, અથવા દેવ શ્રાદ્ધ તથા પિતૃશ્રાદ્ધને માટે એક એક બ્રાહ્મણને જ નિમંત્રિત કરે. શ્રાદ્ધ માટે આજ્ઞા લઈને એક એક મંડળ બનાવવું, બ્રાહ્મણ એને માટે ચોકોર, ક્ષત્રિયોને માટે ત્રિકોણ તથા વૈશ્યને માટે ગોળ મંડળ બનાવવું જોઈએ અને શુદ્રે મંડળ ન બનાવતા માત્ર ભૂમિનું પ્રક્ષાલન કરવું જોઈએ. યોગ્ય બ્રાહ્મણોના અભાવમાં ભાઈને, પુત્રને અથવા સ્વયં પોતાને જ શ્રાદ્ધમાં નિયુક્ત કરે, પરંતુ વેદ શાસ્ત્રના જ્ઞાન રહિત બ્રાહ્મણોને શ્રાદ્ધમાં નિયુક્ત ન કરે. બ્રાહ્મણના પગ ધોઈને તેને આચમન કરાવે અને નિયત આસન પર બેસાડીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહીને તેમની વિધિપૂર્વક પૂર્તિ કરે. બ્રાહ્મણોની વચ્ચે અથવા જ્ઞાન બ્રાહ્મણોની વચ્ચે અથવા શ્રાદ્ધ મંડપના દ્વારદેશમાં શ્રાદ્ધ કરતા પુરુષ અપહતા અસુરાક્ષા શિવે દિશદહ આ ઋચાનું ઉચ્ચારણ કરતા તલ વિખેરે. જવ અને દર્ભ દ્વારા વિશ્વદેવોને આસન આપે, હાથમાં જવ અને કુશ લઈને કહે, વિશ્વેશામ દેવાનામ ઇદમ આસનમ. આમ કહીને વિશ્વદેવોને બેસવા માટે આસન રૂપે તે દર્ભ મૂકી દે અને પ્રાર્થના કરે, હે વિશ્વદેવો, તમે લોકો આ દેવ શ્રાદ્ધમાં પોતાનો સમય આપો અને પ્રતીક્ષા કરો. અક્ષયોદક અને આસન સમર્પણના વાક્યમાં વિશ્વદેવો અને પિતૃને માટે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરવો જોઈએ. આવાહન વાક્યમાં દ્વિતીય વિભક્તિ બતાવવામાં આવી છે. અન્ન સમર્પણના વાક્યમાં ચતુર્થી વિભક્તિનો પ્રયોગ થવો જોઈએ. બાકીનું કાર્ય સંબોધનપૂર્વક થવું જોઈએ. કુશની પવિત્રીથી યુક્ત બે પાત્રને લઈને તેમનામાં સન્નો દેવી વગેરે ઋચા બોલીને જળ નાખવું, પછી યવો અસી વગેરે મંત્ર બોલીને તેમાં જવ નાખવા. ત્યાર પછી મંત્ર વિના જ ગંધ પુષ્પ અર્પણ કરે. આ પ્રમાણે અર્ધપાત્ર તૈયાર થયા પછી વિશ્વદેવ શાહ વિશ્વદેવા હ સ વગેરે મંત્રથી વિશ્વદેવોનું આહ્વાન કરવું. ત્યાર પછી યા દિવ્યા આપહ મંત્રથી અર્ધ્યને અભિમંત્રિત કરીને એકાગ્ર ચિત્તે પિતૃ અને માતા માં સંબંધી વિશ્વદેવોને સંકલ્પપૂર્વક ક્રમશઃ અર્ધ્ય આપો. ત્યાર પછી ગંધ પત્ર પુષ્પ યજ્ઞોપવિત ધૂપ દીપ વગેરે દ્વારા તે દેવતાઓનું પૂજન કરવું. ત્યાર પછી વિશ્વદેવોથી આજ્ઞા લઈને પિતૃગણોનું પૂજન કરવું. તેમના માટે હંમેશા તલયુક્ત દર્ભનું આસન આપવું. તેમને અર્ધ્ય આપવા માટે દ્વિજ પૂર્વવત ત્રણ પાત્ર મૂકે. સમનો દેવી વગેરે મંત્રથી જળ પધરાવીને તિલો વસી સોમદેવત્યો વગેરે મંત્રથી તલ ધરાવવા. પછી ઉસંતસ્વા વગેરે મંત્રથી પિતૃનું આહ્વાન કરીને બ્રાહ્મણ એકાગ્રતાથી યા દિવ્યા આપહ વગેરે મંત્રથી અર્ધ્યને અભિમંત્રિત કરીને પૂર્વત સંકલ્પપૂર્વક પિતૃને સમર્પિત કરે. અર્ધપાત્રને ઉલટાવીને પિતૃના વામ ભાગમાં મૂકવું જોઈએ, હે સાધુ શિરોમણી. ત્યાર પછી ગંધ પત્ર પુષ્પ ધૂપ દીપ વસ્ત્ર અને આભૂષણથી પોતાની શક્તિ અનુસાર તે બધાની પૂજા કરવી. ત્યાર પછી વિદ્વાન પુરુષ ઘી સહિત અન્નનો ગ્રાસ લે, અગ્નો કરીશીએ અગ્નિમાં હોમ કરીશ, આમ કહીને તે બ્રાહ્મણોની આ માટે આજ્ઞા લે, હે મુને, કરવેમ અથવા કરવાણી કૃમ એમ કહીને શ્રાદ્ધ કરતાના પૂછવાથી બ્રાહ્મણો કુરુષ્વ ક્રિયતામ અથવા કુરુ કરો એમ કહે. ત્યાર પછી પોતાની શાખાના ગુહ્ય સૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે ઉપાસનાગ્નિની સ્થાપના કરીને તેમાં પૂર્વોક્ત અન્નની બે આહુતિઓ નાખવી. તે સમયે સોમાય પિતૃમતે સ્વધા નમઃ એમ બોલવું. પછી અગ્નયે કવ્ય વાહનાય સ્વધા નમઃ એમ બોલવું. વિદ્વાન પુરુષ અંતમાં સ્વધાના બદલે સ્વાહા બોલીને પણ પિતૃયજ્ઞની આહુતિ આપી શકે છે. આ બે આહુતિઓથી પિતૃને અક્ષય તૃપ્તિ થાય છે. અગ્નિના અભાવમાં અર્થાત યજમાનની અગ્નિ હોત્રી ન હોય તો બ્રાહ્મણના હાથમાં દાનરૂપી હોમ કરવાનું વિધાન છે. એટલે આજકાલ અપાત્રક પારવણ વગેરે શ્રાદ્ધોમાં અગ્નોકરણ હોમની બંને આહુતિઓ પુટક સ્થિત જળમાં નાખવામાં આવે છે, પરંતુ પ્રાચીન મત ઉપાસના અગ્નિમાં જ હવન કરવાનો છે. આશ્વાલાયનનું વચન છે, અગ્નો કર્ણ હોમમ તુ કુર્યાદો પાસનાનલે, અને અગ્નિના અભાવમાં પિતૃ સ્વરૂપ બ્રાહ્મણોના હાથમાં હવન કરવાનું વિધાન છે, જેવું કે આશ્વાલાયનું વચન છે, જુહુયાત પિતૃ પાણીસુ. તેથી નારદ પુરાણનું મૂલોક્ત વચન અન્ય સ્મૃતિકારોના મતથી પણ મળતું આવે છે. હે બ્રહ્મન, જેવો આચાર હોય તે અનુસાર બ્રાહ્મણના હાથમાં અથવા અગ્નિમાં ઉક્ત હોમ કરવો જોઈએ. હે વિપ્રવર, જો પાવરણ એટલે પર્વ સંબંધી કાર્ય ઉપસ્થિત થયા પછી અગ્નિને દૂર કરવો નહીં. જો પાવરણ ઉપસ્થિત થયા પછી પોતાનો પાસ્ય અગ્નિ દૂર હોય તો પહેલાં નૂતન અગ્નિની સ્થાપના કરીને તેમાં હોમ વગેરે જરૂરી કાર્ય કર્યા પછી વિદ્વાન પુરુષ તે અગ્નિનું વિસર્જન કરે. જો નિધનનો દિવસ તિથિ આવી જાય અને ઉપાસના અગ્નિ દૂર હોય તો પોતાના અગ્નિહોત્રી દ્વિજ ભાઈઓ પાસે વિધિપૂર્વક શ્રાદ્ધ કરાવવું. હે દ્વિજ શ્રેષ્ઠ, શ્રાદ્ધ કરનાર જનોઈને જમણા ખભા પર લઈને અગ્નિમાં હોમ કરે ને હોમાવશિષ્ટ અન્નને બ્રાહ્મણના પાત્રોમાં ભગવત સ્મરણ કરતા કરતા પધરાવે. પછી સ્વાદિષ્ટ ભક્ષ્ય ભોજ્ય લેહ્ય વગેરે દ્વારા બ્રાહ્મણોનું પૂજન કરે. ત્યાર પછી એકાગ્ર ચિત્તે વિશ્વદેવ અને પિતર બંનેને માટે અન્ન પીરસે. તે સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી. આગચ્છન્તુ મહાભાગા વિશ્વે દેવા મહાબલાહા યે યત્ર વિહિતાહા શ્રાદ્ધે સાવધાના ભવંતુ તે. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ એક અધ્યાય 28 શ્લોક 57-58. અર્થાત મહાન બળવાન મહાભાગ વિશ્વે દેવગણ અહીં પધારે અને જે જે શ્રાદ્ધમાં વિહિત હોય તે તેના માટે સાવધાન રહે. આ પ્રમાણે વિશ્વદેવોની પ્રાર્થના કરવી. યે દેવા સહ વગેરે મંત્રથી પણ તેમની પ્રાર્થના કરવી જોઈએ. દેવ પક્ષના બ્રાહ્મણોની પણ આવી જ પ્રાર્થના કરવી. ત્યાર પછી યે ચે હે પિતરો વગેરે મંત્રથી પિતરોની અભ્યર્થના કરીને નીચેના મંત્રથી તેમને નમસ્કાર કરવા. અમૂર્તા નામ ચ મૂર્તા નામ પિતૃણામ દીપ્ત તેજસામ નમસ્યામી સદા તેસામ ધ્યાની નામ યોગ ચક્ષુષામ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 28 શ્લોક સંખ્યા 59-60. અર્થાત જેમનું તેજ બધી દિશામાં પ્રકાશિત થઈ રહ્યું છે તે જે ધ્યાન પરાયણ તથા યોગ દ્રષ્ટિથી સંપન્ન છે તે મૂર્ત પિત્રોને તથા અમૂર્ત પિત્રોને હું સદા નમસ્કાર કરું છું. આ પ્રમાણે પિત્રોને પ્રણામ કરીને શ્રાદ્ધ કરતા પુરુષ ભગવાન નારાયણનું ચિંતન કરતા રહીને આપેલા અવિષ્ય અને શ્રાદ્ધ કર્મને ભગવાન વિષ્ણુની સેવામાં સમર્પિત કરી દે. ત્યાર પછી તે બધા બ્રાહ્મણ મૌનપૂર્વક ભોજન પ્રારંભ કરે. જો કોઈ બ્રાહ્મણ આ સમયે હશે કે વાત કરે છે તો તે અવિષ્ય રાક્ષસનો ભાગ થઈ જાય છે. ભોજન વગેરેની પ્રશંસા કે નિંદા કરવી નહીં, સંપૂર્ણ મૌન રહેવું. ભોજન પાત્રને હાથનો સ્પર્શ કરીને જ ભોજન કરવું. જો કોઈ શ્રાદ્ધમાં નિયુક્ત થયેલો બ્રાહ્મણ પાત્રને સર્વથા છોડી દે છે તો તેને શ્રાદ્ધ હંતા જાણવો જોઈએ, એ નરકમાં પડે છે. ભોજન કરનાર બ્રાહ્મણોમાંથી થોડા લોક જો એકબીજાનો સ્પર્શ કરી લે અને અન્નનો ત્યાગ ન કરીને તેને ખાઈ લે તો તે સ્પર્શજનિત દોષનું નિવારણ કરવા માટે તેમણે 800 ગાયત્રી મંત્રના જપ કરવા જોઈએ. જ્યારે બ્રાહ્મણો ભોજન કરતા હોય તે સમયે શ્રાદ્ધ કરનાર પુરુષ શ્રદ્ધાપૂર્વક કદી પરાજિત ન થનારા અવિનાશી ભગવાન નારાયણનું સ્મરણ કરે. રક્ષોઘ્ન મંત્ર અર્થાત ઓમ અપહતા આસુરા રક્ષાસી વેદી સદહ વિગરે. વૈષ્ણવ સૂક્ત કહેતા ઇદમ વિષ્ણુર વિચક્રમે વિષ્ણોહો કર્માણી પશ્યત વિષ્ણોહો કર્મો અસી ક્રમો અસી સપતન્હા વિષ્ણોનુ કમ વેદ્યાણી પ્રવોચમ વિષ્ણોરરાટમસી વિષ્ણોહો. તથા વિશેષતઃ કરીને પિતૃ સંબંધી અર્થાત આયંતુ નહ પિતર ઉદીર તમાવર યે ચેહ પિતરો ઉર્જ્વહની રમૃતમ વગેરે મંત્રોનો પાઠ કરે. આ સિવાય પુરુષ સુક્ત કહેતા સહસ્ત્ર શીર્ષાહા પુરુષ વગેરે ત્રિણોચિકેત અર્થાત બીજા કંઠની અંતર્ગત અયમ વાવ યહ પવેત પવતે વગેરે ત્રણ અનુવાક ત્રિમધુ એટલે કે મધુવાતા વગેરે ત્રણ રૂચાઓ ત્રિ સુપર્ણ અર્થાત બ્રહ્મ મે તું મામ વગેરે ત્રણ અનુવાક પવમાન સુક્ત તથા યજુર્વેદ અને સામવેદના મંત્રના જપ કરે. અન્ય અન્ય પુણ્યદાયક પ્રસંગોનું ચિંતન કરે. ઇતિહાસ પુરાણ અને ધર્મશાસ્ત્રોનો પણ પાઠ કરે. જ્યાં સુધી બ્રાહ્મણો ભોજન કરે ત્યાં સુધી આ બધાના જપ અને પાઠ કરવા જોઈએ. જ્યારે તેઓ ભોજન કરી લે તે સમયે પીરસવાના પાત્રમાં બચેલા ઉચ્છિષ્ટની પાસે ભૂમિ પર વિખેરી દેવું. આ વિક્રાંત કહેવાય છે. વિક્રાંત અર્થાત વિક્રાન્ન તે પિત્રોનો ભાગ છે જે અગ્નિમાં બળીને મરી ગયા હોય અથવા જેમનો દાહ સંસ્કાર થયો ન હોય. પિતૃ સંબંધી બ્રાહ્મણની આગળ તેમના એઠાની નજીક દક્ષિણાગ્ર કુશ પાથરીને પીરસેલી થાળીમાં બચેલા અન્નને વિખેરી નાખવું જોઈએ. પછી તલ અને જળ લઈને નીચેનો શ્લોક બોલીને તે અન્ન સમર્પિત કરવું જોઈએ. અગ્નિ દગ્ધાશ્વ યે જીવા યે અપ્ય દગ્ધાહા કુલે મમ ભૂમો વદત્તે ન તો એન તૃપ્તા યાંતુ પરામ ગતિમ. યાજ્ઞવલ્ક આચાર સંહિતા 241માં અધ્યાયની 241માં શ્લોકની મિતાક્ષરા ટીકા. તે સમયે મધુવાતા ઋતાયતે વગેરે સૂક્તનો જપ કરે. હે નારદજી, આ પછી શ્રાદ્ધ કરતા પુરુષ સ્વયં બંને પગ ધોઈને સારી રીતે આચમન કરે, પછી બ્રાહ્મણોને આચમન કરી લીધા પછી પિંડદાન કરે, સ્વસ્તિ વાચન કરાવીને અક્ષરયોદક આપે એટલે કે તર્પણ કરે, તે આપીને એકાગ્ર ચિત્ત થઈને બ્રાહ્મણોનું અભિવાદન કરે, અલટાવેલા અર્ધ પાત્રને સીધું કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપે અને તેમની પાસેથી સ્વસ્તિ વાચનપૂર્વક આશીર્વાદ લે. જે દ્વિજ અર્ધપાત્રને હલાવ્યા કે સીધું કર્યા વિના દક્ષિણા લે અને સ્વસ્તિ વાચન કરે છે, તેમના પિતૃઓ એક વર્ષ સુધી ઉચ્છિષ્ટ ભોજન કરે છે. સ્મૃતિ કથિત ગોત્રમ નો વર્ધતામ, દાતારો નો અભિવર્ધનતામ વગેરે વચન કહીને બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરે. ત્યાર પછી તેમને પ્રણામ કરે અને તેમને યથાશક્તિ દક્ષિણા ગંધ અને તાંબુલ અર્પણ કરે. ઉલટાયેલા અર્ધપાત્રને સીધું કરીને હાથમાં લઈને સ્વધાનું ઉચ્ચારણ કરે, પછી વાજે વાજે વગેરે રૂચા બોલીને પિતૃઓનું દેવતાઓનું વિસર્જન કરવું. શ્રાદ્ધ ભોજન કરનાર બ્રાહ્મણ તથા શ્રાદ્ધ કરતા યજમાન બંને તે દિવસે બ્રહ્મચર્ય પાળે. તે દિવસે સ્વાધ્યાય તથા રસ્તે ચાલવાનું કાર્ય યત્નપૂર્વક છોડી દે. જે ક્યાંય જવા માટે યાત્રા કરી રહ્યો હોય, જેને કોઈ રોગ હોય તથા જે ધનહીન હોય તેને ભોજન ન બનાવવું. કાચા અન્નથી શ્રાદ્ધ કરવું અને જેની પત્ની રજસ્વલા હોવાથી સ્પર્શ કરવા યોગ્ય ન હોય તે દક્ષિણા રૂપે સુવર્ણ આપીને શ્રાદ્ધ કાર્ય સંપન્ન કરે. જો ધનનો અભાવ હોય અને બ્રાહ્મણ પણ ન મળે તો શ્રાદ્ધ કરતા એ માત્ર રસોઈ બનાવીને પિતૃસૂક્તના મંત્રથી તેનો હોમ કરે. હે બ્રાહ્મણ, જો તેની પાસે અન્નમય હવિષ્યનો અભાવ હોય તો યથાશક્તિ ઘાસ લાવીને પિતૃની તૃપ્તિના ઉદ્દેશ્યથી ગાયોને અર્પણ કરે અથવા સ્નાન કરીને વિધિપૂર્વક તલ અને જળથી પિતૃનું તર્પણ કરે, અથવા વિદ્વાન પુરુષ નિર્જન વનમાં ચાલ્યો જાય અને હું પાપી દરિદ્ર છું આ પ્રમાણે કહીને મોટે મોટેથી રુદન કરે. હે મુનીશ્વર, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તે સંપત્તિવાન થાય છે, તેમની સંતાન પરંપરાનો નાશ થતો નથી. જે શ્રાદ્ધમાં પિતૃનું પૂજન કરે છે તેમના દ્વારા સાક્ષાત ભગવાન વિષ્ણુ પૂજિત થવાથી બધા દેવતા સંતુષ્ટ થઈ જાય છે. દેવતા, પિતા ગંધર્વ, અપ્સરા, યક્ષ, સિદ્ધ અને મનુષ્યના રૂપમાં સનાતન ભગવાન વિષ્ણુ જ બિરાજમાન છે. તેમનાથી જ આ જગત ઉત્પન્ન થયું છે, તેથી દાતા અને ભોગતા બધા ભગવાન વિષ્ણુ જ છે. ભગવાન વિષ્ણુ સંપૂર્ણ જગતના આધાર, સર્વભૂત સ્વરૂપ તથા અવિનાશી છે. તેમના સ્વભાવની તુલના થઈ શકે એમ નથી. તેઓ જ હવ્ય અને કવ્યના ભોગતા છે. એકમાત્ર ભગવાન જનાર્દન જ પરબ્રહ્મ પરમાત્મા કહેવાય છે. હે મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે તમને શ્રાદ્ધની ઉત્તમ વિધિનું વર્ણન કહી સંભળાવ્યું. આ વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરનારના પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. જે શ્રેષ્ઠ દ્વિજ શ્રાદ્ધકાળમાં ભક્તિપૂર્વક આ પ્રસંગોનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમની સંતતિ વૃદ્ધિ પામે છે. શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 26 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.